કરોડ રૂપિયાનો બંગલો હોય પણ એમાં જો સાવરણી ન હોય, યોગ્ય સમયે મેન્ટેન થતું ન હોય, તો એ બંગલો રહેવા જેવો રહે નહીં. એમ સત્સંગરૂપી સાવરણી હૃદયમાં અને બહાર બંને ઠેકાણે ફરતી રહેવી જોઈએ.